શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 15મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, પ્રબોધનીનો ઉત્સવ પૂર્ણ થતાં ભગવાન શ્રીહરિની આજ્ઞાથી દૂર દૂર દેશના ભક્તજનો પોતપોતાના દેશ પ્રત્યે જવા તત્પર થયા ત્યારે હેમંતસિંહ રાજાએ કાર્યાણી ગામે વસતા ખાચર આદિ ભક્તજનો ઉપર શ્રીહરિના ભક્તવત્સલપણાના ભાવને નિહાળીને પોતાના ભવનમાં પણ એવા જ ઉત્સવો ઉજવવાની મનમાં ઈચ્છા કરી. તેથી પોતાના જૂનાગઢ નગરમાં ભગવાન શ્રીહરિને લઈ જવાની મનમાં ઈચ્છા રાખી હેમંતસિંહ રાજા પોતાના સોરઠ દેશના અન્ય ભક્તજનો તથા સોરઠના જનોની સાથે કાર્યાણીમાં ભગવાન શ્રીહરિની સમીપે જ રોકાઈ ગયા. પોતાના મિત્ર રાજા વસ્તા ખાચરના ભવનમાં જ નિવાસ કર્યો. તેમણે અતિશય માન આપ્યું. પછી શ્રીહરિને પોતાના નગર પ્રત્યે લઈ જવાની પ્રાર્થના કરવાનો અવસર જોતા હેમંતસિંહ રાજાને 3 દિવસ વ્યતીત થઈ ગયા. હે રાજન, હેમંતસિંહ રાજાના માતા ગંગાબા, પત્ની ઝવેરબા, ભાઈ અનુપસિંહ તથા તેના પત્ની પ્રાણબા, બહેન આદિબા અને કાકાભાઈના પુત્રી મોટીબા આદિ સંબંધીજનોની સાથે તથા સોરઠ દેશના મયારામ ભટ્ટ આદિ ભક્તજનો તથા લાડકીબાઈ આદિ સ્ત્રીઓની સાથે હેમંતસિંહ રાજા 4થા દિવસે કાર્તિકવદ પડવાના પ્રાતઃકાળે સભામાં વિરાજમાન ભગવાન શ્રીહરિને વિનયપૂર્વક વંદન કરી પ્રાર્થના કરવા લાગ્યા. હેમંતસિંહ રાજા કહે છે, હે ભગવાન, હે સર્વલોકના સ્વામી, હે ભક્તવત્સલ, હે સંતોના પતિ, તમારા જ એક ચરણકમળનો અનન્ય આશ્રય કરનારા આ દાસ એવા મારા ઉપર કૃપા કરો. હે સ્વામીન, હે ભૂમન, હે સદ્ધર્મ માર્ગ પ્રવર્તક, આ કાર્યાણી ગામમાં તમે જે રીતે ઉત્સવ ઉજવ્યો તે જ રીતે મારા ભવનમાં પણ ઉત્સવ ઉજવો. હે નાથ, તમે ભક્ત પ્રિય છો, તમને નિર્ધન કે ધનવાન સમગ્ર ભક્તજનોમાં સમભાવ વર્તે છે. હે ભગવાન, અમારા સોરઠ દેશના ભક્તજનો અને આ મારી માતા પણ આપનું જૂનાગઢમાં આગમન થાય તેવું ઈચ્છે છે. હે પ્રતાપસિંહ રાજન, આ પ્રમાણે હેમંતસિંહ રાજાએ પ્રાર્થના કરી તે જ સમયે મયારામ વિપ્ર પણ હાથ જોડી કહેવા લાગ્યા કે, હે ભગવાન, તમે આ અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. હે શ્રીહરિ, આપના સર્વે ભક્તો આપના આગમનની પ્રતીક્ષા કરી રહ્યા છે, તેથી કલ્પવૃક્ષની સમાન આપ તેઓના મનોરથને પૂર્ણ કરો. હે પ્રભુ, આ હેમંતસિંહ રાજાએ તમારી સેવા માટે સર્વે સામગ્રી ભેળી કરી રાખી છે, તેથી તેમનો મનોરથ તમારે જલ્દી પૂર્ણ કરવો જોઈએ. આ પ્રમાણે હેમંતસિંહ રાજા તથા વૃદ્ધ મયારામ વિપ્રે પ્રાર્થના કરી. તેમના નિષ્કપટ ભાવને જાણતા પ્રભુ અત્યંત પ્રસન્ન થઈ કહેવા લાગ્યા કે, હે હેમંતસિંહ રાજા, હું સંતોની સાથે તમારા નગર પ્રત્યે જરૂર આવીશ. તમારા નિષ્કપટ ભાવને હું જાણું છું. શ્રીહરિ આ પ્રમાણે વાત કરતા હતા તેવામાં જ નાગડકાના ગામધણી સુરાખાચર બે હાથ જોડી અતિ ઉતાવળા થઈ શ્રીહરિની સમીપે આવ્યા. તેમની સાથે તેમના પત્ની શાંતાબા, ધન્યા અને વલ્લુ નામની બે પુત્રીઓ અને નાથખાચર નામે પુત્ર પણ તેમની પાછળ તત્કાળ પોતાને ગામ પધારવાની પ્રાર્થના કરવા શ્રીહરિની સમીપે આવ્યા. નાગડકાના પટેલ, મુખી, વૈશ્ય જાતિના સિંહજીભાઈ અર્થાત સંઘા પટેલ પણ પોતાની પત્ની તેજસ્વતીબાઈની સાથે ભગવાન શ્રીહરિની સમીપે આવ્યા. ત્યાર પછી તે સર્વેની સાથે રહી નૃપતિ સુરાખાચર ભગવાન શ્રીહરિને નમસ્કાર કરી કહેવા લાગ્યા, હે ભગવાન, હું તમને મારા પુર પ્રત્યે લઈ જવા માટે આવ્યો છું. આ મારા સંબંધીજનોની સાથે અહીં તમારી સમીપે રોકાયો તેને ઘણા દિવસો થઈ ગયા. હું તમારે શરણે છું, તમે મારા ઉપર કૃપા કરો. આ પ્રમાણે પ્રાર્થના કરતા સુરાખાચરને નિહાળી શ્રીહરિ પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે આ બંને સુરા ખાચર અને હેમંતસિંહ રાજા મારા નિષ્કપટ અને નિષ્ઠાવાન ભક્તો છે, બંને મને સરખા પ્રિય છે અને તેમણે એક જ સમયે મારી પ્રાર્થના કરી છે, તેથી મારે બંનેનું પ્રિય અવશ્ય કરવું જોઈએ. જે રીતે બંનેને એકબીજા ઉપર ક્રોધ ન થાય અને મારે વિશે વિષમતા બુદ્ધિ ન સર્જાય તે રીતે ગોઠવણ કરી મારે પ્રથમ કોના પુર પ્રત્યે જવું જોઈએ, આ પ્રમાણે વિચાર કરીને તમે અહીં બેસો, હું વિચાર કરીને તમને જણાવું છું. આ પ્રમાણે સુરાખાચરને કહીને તત્કાળ શ્રીહરિ પોતાના નિવાસસ્થાને પધાર્યા. ત્યાં પલંગ ઉપર વિરાજમાન થઈ સર્વજ્ઞ હોવા છતાં મનુષ્ય નાટ્ય કરતા શ્રીહરિએ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી તથા સદગુરુ નિત્યાનંદ સ્વામીને પોતાની સમીપે બોલાવ્યા. હે રાજન, ભગવાન શ્રીહરિ એકાંત સ્થળમાં બેસી પોતાની પાસે આવેલા શ્રેષ્ઠ બુદ્ધિવાળા બંને સંતોને પૂછવા લાગ્યા કે હે સંતો, તમે સર્વે કાર્ય અને અકાર્યના વિવેકને જાણવામાં નિપુણ છો અને તમે બંને મને અતિશય વહાલા અને ડાબા જમણા નેત્ર સમાન છો, એથી આજ મને નિર્ણય લેવામાં એક સંશય ઉત્પન્ન થયો છે, તે વિશે તમને પૂછું છું કે સુરાખાચર અને હેમંતસિંહ રાજાની મધ્યે કોના પુર પ્રત્યે મારે પ્રથમ જવું જોઈએ. બંનેમાંથી કોઈ એકના નગર પ્રત્યે જઈએ ત્યારે બીજાની ચોક્કસ અપ્રસન્નતા થાય, મને તો બંનેના પુર પ્રત્યે અવશ્ય જવું છે, તેથી આ સંકટમાં જે કરવું યોગ્ય હોય તે મને જણાવો, કારણ કે બંને જણા એકસાથે મને પોતાના પુર પ્રત્યે લઈ જવાની પ્રાર્થના કરે છે. આ પ્રમાણે ત્રિલોકીનું માર્ગદર્શન કરનારા ભગવાન શ્રીહરિએ પોતે સર્વજ્ઞ હોવા છતાં પણ મુગ્ધ મનુષ્યની જેમ પૂછ્યું, ત્યારે બંને સંતો અંતરમાં વિચાર કરવા લાગ્યા કે આ શ્રીહરિ સ્વયં ભગવાન હોવા છતાં મનુષ્ય ભાવનું અનુકરણ કરી પૂછવાના બહાને આપણા બંને ઉપર ખરેખર અનુગ્રહ કરી રહ્યા છે. આ શ્રીહરિના દર્શન જગતપિતા બ્રહ્માદિ દેવતાઓને પણ ક્યારેક દૂરથી થાય છે અને ક્યારેક થતા પણ નથી, એવા આ શ્રીહરિ આપણને એકાંત સ્થળમાં પોતાની સમીપે બેસાડી સમસ્યાનું સમાધાન પૂછી રહ્યા છે, તે આશ્ચર્યની વાત છે. પોતે નિર્ધારિત કરેલા બંને પુર પ્રત્યે જવાના નિર્ણયને અત્યારે કોઈ ફેરવી શકે તેમ નથી, કારણ કે પોતે જ જવા માટે અત્યારે ઉત્કંઠાવાળા થયા છે, તેથી બંને પુર પ્રત્યે નહીં જવાની આપણી યુક્તિ તે સ્વીકારશે પણ નહીં. માટે તેમણે જવાના નક્કી કરેલા નિર્ણયનું અનુમોદન કરીને તેને અનુરૂપ જ પ્રશ્નનો ઉત્તર કરવો, આવું મનમાં નક્કી કર્યું. હે રાજન, આ પ્રમાણે નક્કી કરી બંને સંતો શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે હે સ્વામીન, તમે જે સમસ્યા પૂછી છે તે બાબતમાં તો અમને આ પ્રમાણે જણાય છે કે હે મહાપ્રભુ, બંને ભક્તો તમારે માટે સમાન છે અને તમારે બંનેનું અવશ્ય પ્રિય કરવું જોઈએ, છતાં પણ પ્રથમ તમારે નાગડકા પધારી સુરાખાચરનો સત્કાર સ્વીકારી પછીથી જુનાગઢ પ્રત્યે જવું જોઈએ, કારણ કે નાગડકાપુર જૂનાગઢ માર્ગમાં વચ્ચે આવે છે, તેને છોડીને કોઈ બીજા આડે રસ્તે જૂનાગઢ જવું તે કેટલું યોગ્ય જણાય છે. માર્ગમાં આવતા ગામને છોડીને આગળ જવું બરાબર નથી, તેથી પ્રથમ તમારે નાગડકાપુર જવું એવી અમારી બુદ્ધિનો નિર્ણય કહે છે, છતાં પણ જેવી તમારી ઈચ્છા હોય તેમ કરો. આ પ્રમાણે બંને સંતોના વચનો સાંભળી શ્રીહરિએ અતિશય વખાણવા લાયક બુદ્ધિવાળાઓની મધ્યે શ્રેષ્ઠ એવા તે બંને સંતોની પ્રશંસા કરી તેમનું સન્માન કર્યું અને અતિશય પ્રસન્ન ચિત્તે મહાસભાના સ્થળે પધારી પોતાના આસન ઉપર વિરાજમાન થયા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં કારિયાણી ગામે હેમંતસિંહ રાજા તથા સુરાખાચરે પોતપોતાના પુર પ્રત્યે પધારવા આમંત્રણ આપ્યું ત્યારે પ્રથમ ક્યાં જવું તેનું નિરૂપણ કર્યું. એ નામે 15મો અધ્યાય પૂર્ણ થયો.